વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 59મો સર્ગ. સંપાતિએ પોતાના પુત્ર સુપાર્શ્વના મુખેથી સાંભળેલી સીતા અને રાવણને જોયાની ઘટનાનો વૃતાંત કહેવો. તે સમયે વાતચીત કરી રહેલા ગિધરાજ દ્વારા કહેલી અમૃત તુલ્ય સ્વાદિષ્ટ મધુર વાત સાંભળીને બધા શ્રેષ્ઠ વાનરો હર્ષથી ખીલી ઉઠ્યા. વાનરો અને રીછોમાં શ્રેષ્ઠ જાંબવાન બધા વાનરોની સાથે એકદમ પૃથ્વી પરથી ઊભા થઈ ગયા અને ગૃધરાજ નામ પૂછવા લાગ્યા. પક્ષરાજ, સીતા ક્યાં છે? કોણે એમને જોયા છે અને કોણે મિથિલા કુમારીને હરી લઈ ગયું છે? આ બધી વાતો મને જણાવો અને અમારા બધા વનવાસી વાનરોને આશ્રયદાતા બનો. કોણ એવો દંડ છે જે વજ્રના જેવો વેગપૂર્વક હા કરનારા દશરથ નંદન શ્રીરામના બાણ તથા સ્વયં લક્ષ્મણે છોડેલા સાયકોના પરાક્રમને કશું ગણકારતો નથી? તે સમયે ઉપવાસ છોડીને બેઠેલા અને સીતાજીની વાત સાંભળવા એકાગ્ર થયેલા વાનરોને પ્રસન્નતાપૂર્વક ફરી આશ્વાસન આપતા સંપાતિએ આ વાત કહી. વાનરો, વિદેહ કુમારી સીતાનું જે રીતે અપહરણ થયું છે, વિશાળ લોચના સીતા અત્યારે જ્યાં છે અને જેણે મને આ વાત કહી છે અને જે રીતે મેં સાંભળી છે એ બધું જણાવું છું. સાંભળો, આ દુર્ગમ પર્વત પર અનેક યોજન સુધી વિસ્તૃત છે. લાંબો સમય થયો જ્યારે હું આ પર્વત પર પડ્યો હતો, મારી પ્રાણ શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી અને હું વૃદ્ધ હતો. આ સ્થિતિમાં મારો પુત્ર પક્ષી પ્રવર સુપાર્શ્વ જ સમયાનુસાર આહાર આપીને મારું ભરણ પોષણ કરતો હતો. જેમ ગંધર્વોના કામ ભાવ તીવ્ર હોય છે, સર્પોના ક્રોધ ઉગ્ર હોય છે અને હરણાઓના ભય અધિક હોય છે, એ જ રીતે અમારી જાતિના પક્ષીઓની ભૂખ બહુ તીવ્ર હોય છે. એક દિવસની વાત છે, હું ભૂખથી પીડિત થઈને આહાર પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો. મારો પુત્ર મારા માટે ભોજનની શોધમાં નીકળ્યો હતો, પરંતુ સૂર્યાસ્ત પછી એ ખાલી હાથે પાછો આવ્યો અને ક્યાંય માંસ મળ્યું નહીં. ભોજન ન મળવાથી મેં કઠોર વાતો સંભળાવીને પોતાનો પ્રેમ વધારનારા એ પુત્રને બહુ દુઃખી કર્યો, પરંતુ એણે નમ્રતાપૂર્વક મને આદરપૂર્વક આ યથાર્થ વાત કહી. તાત, હું યથાસમય માંસ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આકાશમાં ઉડ્યો અને મહેન્દ્ર પર્વતના દ્વારને રોકીને ઊભો રહી ગયો. ત્યાં મારી ચાંચ નીચી કરીને હું સમુદ્રમાં વિચરનારા હજારો જીવોના માર્ગને રોકવા માટે એકલો ત્યાં રોકાઈ ગયો. તે સમયે મેં જોયું કે ખાણમાંથી કાઢેલા કોલસાના પહાડ જેવો કાળો કોઈ પુરુષ એક સ્ત્રીને લઈને જઈ રહ્યો છે. એ સ્ત્રીની કાંતિ સૂર્યોદયના પ્રભા જેવી પ્રકાશમાં નથી. એ સ્ત્રી એ પુરુષને જોઈને મેં એમના તમારા ભોજન માટે લાવવાનો નિશ્ચય કર્યો, પરંતુ એ પુરુષે નમ્રતાપૂર્વક મારી પાસે માર્ગ આપવાની યાચના કરી. પિતાજી, પૃથ્વી પર નીચ પુરુષોમાં પણ કોઈ એવો નથી જે વિનયપૂર્વક મીઠું બોલનાર ઉપર પ્રહાર કરે, પછી મારા જેવો કુળવાન પુરુષ કેવી રીતે કરી શકે? પછી તો એ તેજથી આકાશને વ્યાપ્ત કરતો હોય છે અને વેગપૂર્વક ચાલ્યો ગયો. એને ચાલ્યા ગયા પછી આકાશચારી પ્રાણીઓ, સિદ્ધો, ચારણ વગેરે આવીને મારું બહુ સન્માન કર્યું. એ મહર્ષિએ મને કહ્યું, સૌભાગ્યની વાત છે કે સીતા જીવિત છે. તમારી દ્રષ્ટિ પડવા છતાં સ્ત્રીની સાથે આવેલો એ પુરુષ કોઈક રીતે શખ્સ કુશળ બચી ગયો, તેથી અવશ્ય તમારું કલ્યાણ થાવ. એ પરમ સ્વભાવમાન સિદ્ધ પુરુષોએ મને આમ કહ્યું. ત્યાર પછી એમણે જણાવ્યું કે એક કાળો પુરુષ રાક્ષસોનો રાજા રાવણ હતો. તાત, દશરથ નંદન શ્રીરામના પત્ની જનક કિશોરી સીતા શોકના વેગને લીધે હારી ગયા હતા. એમના આભૂષણો પડી રહ્યા હતા. અને રેશમી વસ્ત્ર પણ માથા પરથી ખસી ગયું હતું. એમના કેસ વિખરાયેલા હતા અને તેઓ શ્રીરામ તથા લક્ષ્મણનું નામ લઈ લઈને એમને પોકારી રહ્યા હતા. હું એમની આ વંદનીય દયાને, એમની આ દયનીય દશાને જોતો જ રહી ગયો. આજ મારા આવવામાં વિલંબ થવાનું કારણ છે. આ રીતે વાતચીતમાં કુશળ સુપાર્શ્વે મારા હૃદયમાં પરાક્રમ કરી દેખાડવાનો કોઈ વિચાર ન આવ્યો. પાખો વિનાનું પક્ષી કેવી રીતે કંઈ પરાક્રમ કરી શકે, પોતાની વાણી અને બુદ્ધિ દ્વારા થઈ શકે એવો જે ઉપકારરૂપી ગુણો છે એ કરવાનો મારો સ્વભાવ બની ગયો છે. હું સ્વભાવથી હું જે કંઈ કરી શકું છું એ કાર્ય તમને જણાવી રહ્યો છું. સાંભળો, એ કાર્ય તમારા સૌના પુરુષાર્થથી જ સિદ્ધ થવાનું છે. હું વાણી અને બુદ્ધિ દ્વારા તમારા બધાનું પ્રિય કાર્ય અવશ્ય કરીશ, કેમ કે દશરથનંદન શ્રીરામનું જે કાર્ય છે એ મારું જ છે, એમાં શંકા નથી. તમે બધા ઉત્તમ બુદ્ધિના બળવાન મનસ્વી તથા દેવતાઓ માટે પણ દુર્જય છો, તેથી વાનરરાજ સુગ્રીવે તમને આ કાર્ય માટે મોકલ્યા છે. શ્રીરામ અને લક્ષ્મણના કંકપત્રથી યુક્ત જે બાણ છે એ સાક્ષાત વિધાતાના બનાવેલા છે. એ ત્રણે લોકનું સંરક્ષણ અને દમન કરવા માટે પર્યાપ્ત શક્તિ ધરાવે છે. તમારો શત્રુ દશગ્રીવ રાવણ ભલે ને તેજસ્વી અને બળવાન છે, પરંતુ તમારા જેવા સમર્થવાન વીરો માટે એને પરાસ્ત કરવો વગેરે કોઈ કાર્ય દુષ્કર નથી. તેથી હવે તમારે વધારે સમય વિતાવવાની જરૂર નથી. પોતાની બુદ્ધિ દ્વારા દ્રઢ નિશ્ચય કરીને સીતાના દર્શન માટે પ્રયત્ન કરો, કેમ કે તમારા જેવા બુદ્ધિમાન લોકો કાર્યોની સિદ્ધિમાં વિલંબ કરતા નથી. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 59મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.